ત્યાં સદાશિવ આદિના ક્રમથી 8 બ્રાહ્મણોનું બહુ આદરપૂર્વક ચિંતન કરે, અર્થાત એમને સદાશિવ આદિનું સ્વરૂપ માને. હિમુને અન્ય 4 બ્રાહ્મણોનું પણ 4 ગુરુઓ રૂપે ચિંતન કરે. ચારે ગુરુ આ છે: ગુરુ, પરમ ગુરુ, પરાત્પર ગુરુ અને પરમેષ્ટિ ગુરુ. પરમેષ્ટિ ગુરુનું એમાં ઉમા સહિત મહેશ્વરની ભાવના કરતા ચિંતન કરે, પોતાના ગુરુનું નામ લઈને ધ્યાન કરે. એ બધા માટે ઇદમ આસનમ, આવું કહીને પૃથક પૃથક આસન રાખે. આદિમાં પ્રણવ, દ્વિતીયાંત ગુરુ તથા અંતે આવયામિ નમઃ બોલીને આહ્વાન કરે. યથા ઓમ અમુક નામાનમ ગુરુ આહ્વયામિ નમઃ, ઓમ પરમ ગુરુમ આહ્વયામિ નમઃ, ઓમ પરાત્પર ગુરુમ આહ્વયામિ નમઃ, ઓમ પરમેષ્ટિ ગુરુમ આહ્વયામિ નમઃ, ઓમ પરમેષ્ટિ ગુરુમ આહ્વયામિ નમઃ. આ પ્રકારે આહ્વાન કરીને અર્ધોદક પાદ્ય આચમન અને અર્ઘ્ય નિવેદિત કરે. પછી વસ્ત્ર, ગંધ અને અક્ષત આપીને ઓમ ગુરુવે નમઃ ઇત્યાદિ રૂપે ગુરુઓને તથા ઓમ સદા શિવાય નમઃ ઇત્યાદિ રૂપે 8 નામોના ઉચ્ચારણ પૂર્વક 8 અન્ય બ્રાહ્મણોને સુગંધિત ફૂલોથી અલંકૃત કરે. ત્યાર પછી ધૂપ દીપ આપીને કૃતમિદમ સકલમ આરાધનમ સંપૂર્ણમસ્તુ એવું કહીને ઉભા થઈને નમસ્કાર કરે. ત્યાર પછી કેળના પત્તામાં પાત્ર રૂપમાં પાથરીને જળથી શુદ્ધ કરીને એના ઉપર શુદ્ધ અન્ન, ખીર, પુઆ, દાળ અને શાક વગેરે વાનગીઓ પીસીને કેળા, નાળિયેર અને ગોળ પણ રાખે. પાત્રોને રાખવા માટે આસન ઉપર અલગ અલગ આપે. એ આસનોનું ક્રમશઃ પ્રોક્ષણ કરીને એમને યથાસ્થાને રાખે. પછી ભોજન પાત્રનું પણ પ્રોક્ષણ અને અભિષેક કરીને હાથથી એનો સ્પર્શ કરતા કહે, વિષ્ણુ હવ્યમિદમ રક્ષસ્વ. પછી ઉઠીને બ્રાહ્મણોને પીવા માટે જલ આપીને એમને આ પ્રકારે પ્રાર્થે, સદાશિવાદયો મે પ્રીતાવરદા ભવંતુ. એ પછી ये देव वगैरे मंत्रों उच्चारण करीने अक्षत सहित आ अन्ननो त्याग करे. पछी नमस्कार करीने उठे अने सर्वत्र कृतमस्तु एवं कहीने ब्राह्मणों ने संतुष्ट करीने गणा नाम त्वा ए मंत्रनो पहलो पाठ करीने चारे वेदों मा आदि मंत्रनो रुद्राध्यायनो चमकाध्यायनो रुद्र सूक्तनो तथा सत्योजात आदि 5 ब्रह्म मंत्रों पाठ करे. બ્રાહ્મણ ભોજનના અંતમાં પણ યથાસંભવ મંત્ર બોલે અને અક્ષત છોડે. પછી આચમન આદિ જલ આપે. હાથ, પગ અને મુખ ધોવા માટે પણ જલ અર્પિત કરે. આચમન પછી બધા બ્રાહ્મણોને સુખપૂર્વક આસન ઉપર બેસાડીને શુદ્ધ જળ આપ્યા પછી મુખ શુદ્ધિ માટે યથોચિત કપૂર વગેરે યુક્ત તાંબુલ અર્પિત કરે. પછી દક્ષિણા, ચરણ પાદુકા, આસન, છત્રી, પંખા, ભાજોઠ અને વાંસની છડી આપીને પરિક્રમા અને નમસ્કાર દ્વારા એ બ્રાહ્મણોને સંતુષ્ટ કરે તથા એમની પાસેથી આશીર્વાદ લે. પુનઃ પ્રણામ કરીને ગુરુ પ્રત્યે અવિચલ ભક્તિ માટે પ્રાર્થના કરે. ત્યાર પછી વિસર્જનની ભાવનાથી કહે, સદા શિવાદય પ્રીતા યથા સુખમ ગચ્છંતુ. સદાશિવ આદિ સંતુષ્ટ થઈને સુખપૂર્વક અહીંથી પધારો. આ પ્રકારે વિદાય કરીને દરવાજા સુધી પાછળ પાછળ જાય. પછી એ રોકે ત્યારે આગળ ન જતા પાછા આવી જવું. પાછા આવીને દ્વાર પર બેઠેલા બ્રાહ્મણો, બંધુજનો, દીનો અને અનાથોની સાથે સ્વયં પણ ભોજન કરીને સુખપૂર્વક રહે. આવું કરવાથી એમાં ક્યાંય પણ વિકૃતિ નથી થઈ શકતી. આ બધું સત્ય છે, સત્ય છે અને વારંવાર સત્ય છે. આ પ્રકારે પ્રતિવર્ષ ગુરુની ઉત્તમ આરાધના કરનારો શિષ્ય આ લોકમાં મહાન ભોગોનો ઉપભોગ કરીને અંતે શિવલોકની પ્રાપ્તિ કરી લે છે. હે મુને, આ સાક્ષાત ભગવાન શિવનું કહેલું ઉત્તમ રહસ્ય છે, જે વેદાંતના સિદ્ધાંતથી નિશ્ચિત કરેલું છે. તમે મારી પાસેથી જે કંઈ સાંભળ્યું છે એને વિદ્વાન પુરુષ તમારો જ મત કહેશે. તેથી યતિ આ માર્ગે ચાલીને શિવોહમસ્મિ, હું શિવ છું, એ રીતે આત્મ સ્વરૂપ શિવની ભાવના કરતા કરતા શિવરૂપ થઈ જાય છે. સુતજી કહે છે, આ પ્રકારે મુનીશ્વર વામદેવને ઉપદેશ આપી દિવ્ય જ્ઞાનદાતા ગુરુદેવેશ્વર કાર્તિકેય પિતા માતાના સર્વદેવ વંદિત ચરણારવિંદોનું ચિંતન કરતા કરતા અનેક શિખરોથી આવૃત शोभाशाही अने परम आश्चर्यमय कैलाश शिखरे चाल्या गया। श्रेष्ठ शिष्यों सहित वामदेव पर मयूर वाहन कार्तिकेय ने प्रणाम करी शीघ्र परम अद्भुत कैलाश शिखर पर जई पहुंचा अने महादेव जी नी निकट जईने एमणे उमा सहित महेश्वर ने माया नाशक मोक्षदायक चरणों ना दर्शन कर्या। पछी भक्ति भाव थी पोताना बद्दा अंग भगवान शिव ने समर्पित करी ते शरीर नु भान विसरी गया अने एमनी निकट मा दंडनी जेम पड़ी गया अने वारंवार उठी उठीने नमस्कार करवा लाग्या। त्यार बाद विविध प्रकारना स्तोत्रों द्वारा ज वेदों अने आगमों मा रस्ती पूर्ण हता। जगदंबा अने पुत्र सहित परमेश्वर शिव नु स्तवन करवा लाग्या। ए पछी देवी पार्वती अने महादेव जी ना चरणारविंदों ने पोताना मस्तक पर राखीने इमनो पूर्ण अनुग्रह प्राप्त करीने ते त्याज सुखपूर्वक रेवा लाग्या। तमे बधा ऋषि पण आ प्रकारे प्रणवना अर्थभूत महेश्वरनु तथा वेदोनु गोपनीय रहस्य वेद सर्वस्व मोक्षदायक तारक मंत्र ओमकारनु ज्ञान प्राप्त करीने अहीं सुखे थी रहो तथा विश्वनाथ जीना चरणों मा सायुज्य रूप अनुपम अने उत्तम मुक्तिनु चिंतन कर्या करो। हवे हूँ गुरुदेवनी सेवा माटे बद्रिकाश्रम तीर्थमा जईश अने पुनः मारी साथे संभाषणनो अने सत्संगनो अवसर प्राप्त थाओ। कैलास संहिता संपूर्ण। वायवीय संहिता पूर्वखंड। प्रयाग मा ऋषियों द्वारा सम्मानित सुत जी द्वारा कथानो आरंभ, विद्यास्थानो अने पुराणों नो परिचय तथा वायु संहितानो प्रारंभ। व्यास उवाच। नमः शिवाय सोमाय सगणाय ससुनवे प्रधान पुरुषेशाय स्वर्गस्थित्यंत हेतवे शक्तिर प्रतिमा यस्य ऐश्वर्य चापि सर्वगम स्वामित्वं च विभुत्वं च स्वभावं समप्रचक्षते तमजं विश्वकर्माणं शाश्वतं शिवमव्ययं महादेवं महात्मानं व्रजामि शरणं शिवम्। व्यास जी कहे छे जे जगतनी सृष्टि पालन अने संहारना हेतु तथा प्रकृति अने पुरुषना ईश्वर छे ए प्रमथ गण पुत्र द्वय तथा उमा सहित भगवान शिव ने नमस्कार छे। जेमनी शक्ति नी क्याय तुलना नथी जेनु ऐश्वर्य सर्वत्र व्यापक छे तथा स्वामित्व ने विभुत्व जेमनो स्वभाव कहेवाय छे ए विश्व सृष्टा सनातन अजन्मा अविनाशी महान देव मंगलमय परात्मा शिव नु हूँ शरणु लऊं छूं। जे धर्मनु क्षेत्र ने महान तीर्थ छे त्यां गंगा यमुना नो संगम थयो छे तथा जे ब्रह्मलोक नो मार्ग छे ते प्रयाग मा शुद्र दयवाला सत्यव्रत परायण महातेजस्वी अने महाभाग मुनियोए एक महान यज्ञ नु आयोजन कर्यो। त्यां क्लेश रहित कर्म करनारा महात्माओना यज्ञ ना समाचार सांभळीने निपुण कथावाचक त्रिकालवेत्ता उत्तम नीति ना ज्ञाता तथा क्रांतदर्शी विद्वान पौराणिक शिरोमणि सुत जी इस स्थान पर आव्या। सुत जी ने आवता जोईने मुनियोनु मन प्रसन्नताथी खीली उठ्यो। इमणे इमनी पासे सांत्वना पूर्वक मधुर वातो कहीने इमनी यथा योग्य पूजा करी। मुनियो द्वारा थयेली पूजा ने ग्रहण करीने सुत जी इमनी प्रेरणा थी पोताने माटे बतावेलु उपयुक्त आसन स्वीकार्यो। ए समय महर्षिओए अनुकूल वचनों द्वारा इमनो सत्कार करता इमने अत्यंत अभिमुख करीने आ वात कही। ऋषि बोलिया, हे शिव भक्त शिरोमणि महाबुद्धिमान महाभाग रोम हर्षण जी, आप सर्वज्ञ छो, अमारा महान सौभाग्य थी अहीं पधार्या छो। त्रणे लोक मां एवी कोई वात नथी जे आपने विदित न होए। आप तो भाग्यवश अहीं आवी पहुंच्या छो, अमने दर्शन आपवा स्वयं पधार्या छो, तेथी हवे अमारू कोई कल्याण कर्या विना आपने अहींथी व्यर्थ न जवुं जोईए। एटला माटे आप अमने शीघ्र ज ए पवित्र पुराण संभळावो जे अत्यंत श्रवणीय उत्तम कथा अने ज्ञान थी युक्त होए अने वेदांत ना सार सर्वस्वती संपन्न होए। વેદવાદી મુનિઓએ જ્યારે આ પ્રકારે પ્રાર્થના કરી ત્યારે સુતજીએ મધુર ન્યાયયુક્ત અને શુભ વચનોમાં એમને આ પ્રમાણે ઉત્તર આપ્યો.